એમ નખ શિખા મૂર્તિનાથની સમરતા સુખ થાય, અહો નિશૌરમાં ધારતા કરવું રહે ન કાય. ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મનો વ્યાપે નહીં વિઘન. મૂર્તિ તમારી સુખકારી કે જીવન જાણું છું, છો અવતાર ના અવતારી કે જીવન જાણું છું. મહાસમર્થ છો મહારાજ કે જીવન જાણું છું, વળી આપે રાજા ધીરાજ જીવન જાણું છું. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ જીવન જાણું છું, તમને નેતિ કહે નિગમ જીવન જાણું છું. વાસુદેવ દયાળુ સ્વભાવ કે જીવન જાણું છું, મહાપુરુષ મહાનુભાવ જીવન જાણું છું. નારાયણ નિર્વિકારી કે જીવન જાણું છું, મહાપરમ મંગળકારી કે જીવન જાણું છું. ભક્ત ભયહારી ભગવાન કે જીવન જાણું છું, આપા આશ્રિત ને અભયદાન કે જીવન જાણું છું. સચ્ચિદાનંદ દિવ્ય મૂર્તિ કે જીવન જાણું છું, જેને અતિ અગમ કહે શ્રુતિ કે જીવન જાણું છું. છો પરમ કલ્યાણકારી કે જીવન જાણું છું, એવી નવતમ મૂર્તિ ન્યારી કે જીવન જાણું છું. તમે કોટિ બ્રહ્માંડાધીશ કે જીવન જાણું છું, વળી સર્વે તણા છો ઈશ કે જીવન જાણું છું. ધર્મ ધુરંધર ધન્ય જીવન જાણું છું, ભક્તિ ધર્મ ના નંદન કે જીવન જાણું છું. અલૌકિક મૂર્તિ આપે કે જીવન જાણું છું, જોઈએ જન્મ મરણ દુઃખ કાપે કે જીવન જાણું છું. તમે કાળ માયાના નિયંતા કે જીવન જાણું છું, છો ગુણ સાગર ગુણવંતા કે જીવન જાણું છું. તમે ભવ બ્રહ્માના સ્વામી કે જીવન જાણું છું, અકળ મૂર્તિ અંતર જામી કે જીવન જાણું છું. પતિત પાવન અશરણ શરણ કે જીવન જાણું છું, અધમ ઉધારણ અગહરણ કે જીવન જાણું છું. પતિત પાવન અશરણ શરણ જીવન જાણું છું, અધમ ઉધારણ અગહરણ કે જીવન જાણું છું. મૂર્તિ તમારી સુખકારી કે જીવન જાણું છું, છો અવતાર ના અવતારી કે જીવન જાણું છું, કે જીવન જાણું છું. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં પાંચમું પ્રકરણ લખતા જે શબ્દો વાપરે છે એ અદભુત છે. એ શબ્દોમાં ટાઇટલ વર્ડ્સ, મુખડું, ધ્રુવ પંક્તિ, એ ક્યાં શબ્દો છે? જીવન જાણું છું, અદભુત શબ્દો છે. એમણે જે એ શબ્દ પસંદ કર્યો છે, આગલા ચાર ચેપ્ટરમાં નાથ નિરીખ્યા છે, જમતા જોયા છે, ભૂદર ભાડ્યા છે, દ્રગે દીઠા છે, એ સરળ શબ્દો છે. પણ અહીંયા જે ખાસ શબ્દ એમના મનમાં જે ભાવથી આવી ગયા, ગજબ. જીવન જાણું છું, કહી શક્યા હોત શ્રીજી જાણું છું, પ્રભુ જાણું છું, ભગવાન જાણું છું, ઘણું કહી શક્યા હોત, જીવન જાણું છું. નિષ્કુળાનંદ સ્વામીએ જે સંદર્ભમાં એ શબ્દ વાપર્યો છે એની વાત આપણે પછી લઈશું. પણ સર્વસામાન્ય રીતે જીવન જાણું છું એનો અર્થ લોકોના મનમાં જે આવે છે એ પણ જાણવા જેવો છે. એટલે જીવન જાણું છું એના બે અર્થો આપણા ધ્યાન ઉપર આવે. એક, જીવન જાણું છું, જીવન એટલે લાઈફ, ટુ નો ધ લાઈફ, જીવનને જાણવી, સીધો સાદો બધાના અર્થ મનમાં આવે. જો સંદર્ભનો, કોન્ટેક્સ્ટનો ખબર ન હોય અને સંતોની જે સૂઝ છે એની ગમ ન હોય તો બસ આ જ અર્થ મનમાં આવે કે જીવન જાણું છું, જીવન એટલે લાઈફ, એને જાણું છું. એ અર્થ સાચો, પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી બીજો અર્થ મૂકે છે. એક અર્થ કયો? ટુ નો ધ લાઈફ, જીવન એટલે લાઈફ જાણવું, લાઈફને જાણવું, જીવનને જાણવું. જીવન એટલે આપણને જે આ જીવન, મનુષ્ય જીવન મળ્યું છે એને જાણવું. બીજો અર્થ એ છે, ધ સોર્સ ઓફ લાઈફ, ટુ નો ધ સોર્સ ઓફ લાઈફ, જીવનનો પણ જીવન એને જાણવું. આપણે મનુષ્યનું જીવન મળ્યું છે એ એક અર્થ થયો, પણ મનુષ્ય જીવનનું જીવન શું છે? શ્વાસ છે, પાણી છે, ખોરાક છે, એ બધું જીવન છે? એના વગર આપણે જીવીએ નહીં. 40-50-60-80 વર્ષનું મનુષ્યનું જીવન મળ્યું, પણ ખાવા પીવા ને હવા ન મળે તો? એટલે આપણે કહે છે ને, ભાઈ જીવન માટે કઈક તો જોઈએ ને, ખાવા જોઈએ, પીવા જોઈએ, હરવા જોઈએ, ફરવા જોઈએ, રૂપિયા જોઈએ, પૈસા જોઈએ, ઘર જોઈએ, કપડા જોઈએ, ભોજનમાં મીઠું જોઈએ, પોતાનામાં મીઠું જોઈએ. આ બધું જીવન, જીવનનું જીવન છે. પૈસો એ તો બહુ મોટું જીવન, માણસનું જીવન મળી ગયું, પણ કાવડિયા ન હોય, કાવડિયા રૂપિયા ન હોય, પૈસા ન હોય તો માણસ ઢીલો પડી જાય. જેમ હવા ન મળે ઢીલો પડી જાય, એમ પૈસા વગર ઢીલો પડી જાય. જીવન છે એટલે એને કહેવાય છે મની ને વિટામિન એમ. આપણા શરીરમાં બધા વિટામિન્સ હોય, એ બી સી ડી કે ઈ, પણ વિટામિન એમ એ બહુ મોટી વાત છે. હા, હુક લકડી જેવો પણ ટાઈટ થઈ જાય. એટલે એ જેમ જીવન છે, માછલાનું જીવન પાણી છે, પાણી ન હોય તો માછલું તરફડવામાં. પણ આપણી પાસે અન્ન હોય, વસ્ત્ર હોય, ખાવાનું હોય, પીવાનું હોય, રહેવાનું હોય, કપડા હોય, પૈસો હોય, બધું હોય તો માણસ જીવે કે નહીં? પણ છતાંય મરી જાય છે કે નહીં? એનો અર્થ શું છે કે કોઈક જીવાડે છે તો જીવાય, નહીતર બધું હોય તો મરી જાય. માછલાનું જીવન પાણી છે, છતાંય દરિયામાં શું માછલા નહીં મરતા હોય? મરી જાય. આપણી પાસે બધું હોય, અરે ભિખારી નથી મરતા, શ્રીમંત મરી જાય છે. એટલે શું છે, આપણે જીવવું હોય તો નથી જીવાતું, અને મરવું હોય તો મરાતું નથી. ઘણા એવા છે કે જે મરવાને વાંકે જીવે છે, એને મરવું છે મરાતું નથી. ઘણા જીવવું છે તો જીવાતું નથી. એનો અર્થ શું છે, જીવનનો જીવન દેનારો કોઈક જુદો છે, એ જીવાડે તો જીવાય છે. એટલે આખી સૃષ્ટિનો જીવનદાતા ભગવાન છે. એટલે ટુ નો ધ સોર્સ ઓફ લાઈફ મીન્સ ટુ નો ધ ગોડ. એ આખી સૃષ્ટિનું જીવન છે. પણ એ આખી સૃષ્ટિનું એટલે કે આપણું પણ એ જીવન છે. આપણને એ જ જીવાડે છે. આપણે માનીએ કે ન માનીએ, આપણે ભગવાન સાથે આપણને ગમે તેટલું વેર હોય છતાં આપણે અંદર બેઠો જ છે. એની સાથે ગમે એટલી માથાકૂટ હોય, બોલો, જરાય આપણે શ્રદ્ધા ન હોય પણ છતાંય આપણને છોડીને જાય છે. ઘરમાં જ બેઠા છે, હારે જ બેઠા છે, જતા જ નથી. બે માણસને ગમે એટલો ઝઘડો હોય પણ હવે એક જ ઘરમાં હોય, એ તો ક્યારેક છૂટા પડે, પણ ભગવાન છોડતા નથી. કારણ કે એ આપણને છોડી દે તો આપણું અસ્તિત્વ જ જતું રહી. એટલે ખરું જીવનનું જીવન કોણ છે? કોણ છે? ભગવાન છે, પરમાત્મા છે. એને જે જાણી જાય એને સંત કહેવાય, એને ભક્ત કહેવાય, અને જે ન જાણે એને સંસારી કહેવાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી જાણે છે કે મારું જીવન કોણ છે, માછલું જેમ પાણી વગર તરફડે એમ સંતો ભક્તો એ ભગવાન વગર તરફડે છે. એટલે એનું જીવન ભગવાન છે, અને સંસારીઓને જીવન સંસારના વિષયો છે. પૈસો વયો જાય, છોકરા અડાવડા થઈ જાય, ઘરના જતા રહીએ કે બીજું કઈ થાય તો તરત જ પોતે મરવા જેવો થઈ જાય. પણ સંતો ભક્તો એવા છે કે એને ભગવાનનું દર્શન, કથા, વાર્તા એ જો આગું થાય તો મરવા જેવું થાય છે. તો નિષ્કુળાનંદ સ્વામીનું જીવન કોણ છે? ભગવાન નથી, સહજાનંદ સ્વામી છે, શ્રીજી મહારાજ છે. ભગવાન કોમન વર્ડ્સ છે. ભગવાનને ગમે એટલું કોઈ ગાળો દે, કોઈને કાંઈ ન થાય. ભગવાન મૂરખ છે, ભગવાન ગાંડો છે, ભગવાન ઘેલો છે, ભગવાન અક્કલ નથી, પણ કોઈને કાંઈ ઉકળે ભગવાનને ગાળો દે છે. પણ એમ કે શ્રીજી મહારાજ આવે છે, એ ભાઈ અહીંયા આવી તો શું છે, તારું શું બગાડ્યું છે? સાચી વાત છે ને, એમાં મારાપણાની બુદ્ધિ છે. મારા ભગવાનને ગાળો દે છે, મારા ભગવાનને ગાળો દે છે. શ્રી કૃષ્ણને કોઈ જેમ તેમ મંડે કહેવાય તો તરત જેને માનતો હોય તરત ઉભો થાય ને, આપણે ઉભા થાય ને, એ ભાઈ એને તારું શું બગાડ્યું છે? એટલે નિષ્કુળાનંદ સ્વામીનું જીવન કોણ છે? શ્રીજી મહારાજ, સજાનંદ સ્વામી, ભગવાન સ્વામી નારાયણ કે જેમની સાથે રહ્યા છે. આપણે ત્યાં તો એવું સાહિત્ય છે નંદ સંતોનું, જે ઉદ્ધાર નથી, રોકડું છે. એવો કોઈ અવતાર આ ધરતી ઉપર હજી સુધી નથી થયો કે જેને ઉપાસનારાઓએ એનું આટલું સંકીર્તન રચ્યું હોય, સેંકડો પદો સામે બેઠા હોય અને એ રચ્યા હોય એના જ, અને એના જ એને સંભળાવ્યા હોય, અને એ જ પોતે પાછા એના પદ સાંભળતા હોય કે વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે બોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને પછી સહજાનંદ સ્વરૂપ અનુપમ નામ ને રે લોલ જેને ભવતા છૂટે ફંદ કરે ભવ પાર. સામે બેઠા છે એને કહે છે, એને ઉપાસે છે. અને એ પાછા એ સંકીર્તન કરનારા બધા પાછા સજાનંદ સ્વામી ને મળ્યા પહેલા તો કોઈ રામ ના સાક્ષાત્કારી, કોઈ શ્રીકૃષ્ણ ના સાક્ષાત્કારી, કોઈ શિવ ના સાક્ષાત્કારી, આપણી જેમ અંધારું ભટકતું હોય આંખમાં હૃદયમાં ને એવા ભેળા નહોતા ત્યાં. અંધારું જેને હોય એને તો આંધળાને ગમે ત્યાં દોરો ત્યાં વયો જાય એને શું. આ તો દેખતા હતા. એક આંધળો રસ્તા ને કાંઠે થી આમ સામે જવું છે તો બાજુમાં કઈ જરા અવાજ થયો, હોળ થયો, એટલે કીધે ભાઈ જરા મને ટેકો દો તો આપણે સામે કાંઠે વિયા જાય. બોલો કે હાલો, ટેકો દીધો સામે કાંઠે વિયા ગયા રસ્તાને. પેલા આભાર માન્યો કે ભાઈ તમે સારું કર્યું, મને મદદ કરી, હું તો બે આંખે અન, તમે ટેકો કર્યો તો બહુ ભગવાન તમારે સારું કરે, મારે રસ્તો ઓળંગાઈ ગયો. પેલો કે હું તમારો આભાર માનું છું, હું બે આંખે આંધળો જ છું, તમે મને ટેકો આપ્યો, બહુ સારું કર્યું. લે હવે બે જણા ક્યાં ગયા છે તો રામ જાણે. વાત નાની છે પણ જીવનને માટે સમજવા જેવી છે. હવે બે જણા જ્યાં પહોંચ્યા છે એને કાંઠો માને છે, એ તો ક્યાં પહોંચ્યા એ તો એ જાણે, ભગવાન જાણે. મોટે ભાગે સમજો સમાજમાં આવું ચાલે છે. આંધળા આંધળા ને કોઈક જોગંદર, કોઈક એવો જાગતો પુરુષ મળી જાય તો જ સદ રસ્તે વળાય છે, તો જ ભગવાન મળે છે. એટલે જે સહજાનંદ સ્વામીને ભજનારા એ જે પરમહંસો હતા એ સાક્ષાત્કારી મહાપુરુષો હતા. એ ટોડડા ઈડર ગોપાળાનંદ સ્વામી જે શ્રી કૃષ્ણ શામળાજી ઈડરના એની સાથે રમવા આવતા, એ જે જગ્યાએ રમતા એ હજી ગલી છે, જે જગ્યાએ ઘરેણા ખોવાતા માએ મૂક્યા હતા એ આજે પટારા પણ છે, એવા પુરુષો હતા. અને એ સહજાનંદ સ્વામીનું ધ્યાન કરતા હતા, ભજન કરતા હતા, દાસ થઈને રહેતા. શ્રી કૃષ્ણ બાલ સખા થઈને જેની આરે રમતો હોય, અને હજી સહજાનંદ સ્વામીને મળ્યા નથી. ઓહો, આ વાત બીજી ઉપડી જાય છે, આ રેવા દઈએ આપણે. નહીં, આપણે કાગો ચેપ્ટર આવવાનું છે, નહીં તો આપણે પછી જ રાખીએ. એટલે કહેવાની વાત છે કે સામે બેસીને આવું સંકીર્તન થાય છે તો એ સહજાનંદ સ્વામી, એ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન છે. એને સ્વામી એમ કે છે હું જીવન જાણું છું, કે એ કોણ છે હું જાણું છું. પાછું સહજાનંદ સ્વામીને સંબોધીને જ કહે છે કે મહારાજ તમે કેવા છો હું જાણું છું. અને આપણે કોઈને એમ કહીએ કે હું તને બરાબર જાણું છું, માણસ ઢીલો પડી જાય. ના પડી જાય, કઈ બીજું એમ ન કે બસ હું જાણું છું. લંડનમાં એક પ્રયોગ થયો હતો, વાસ્તવિક રીતે એક પ્રયોગ થયો હતો. એક જણાએ 10 લેટર તૈયાર કર્યા, એમાં આટલા શબ્દો લખ્યા કે તમારી ખબર પડી ગઈ છે, ભાગી છૂટો. નામાંકિત 10 વ્યક્તિઓને એમણે આ 10 લેટર નાખ્યા. બીજે દિવસે તપાસ કરી તો 10-એ 10 લંડન છોડીને જતા રહ્યા. તમારી બધાને ખબર પડી ગઈ છે, ભાગી છૂટો, લંડન છોડીને જતા રહ્યા. બોલો, આપણે જો કોઈને એમ કહીએ કે હું તમને જાણું છું, મને ઢીલો પડી જાય. આ એક ભગવાન એવા છે એને તમે એમ કહો હું તને જાણું છું તો સામેથી દોડતો આવે, શું વાત કરે છે, મને કોઈ જાણી ન શકે અને તું મને જાણી ગયો, આવ બેટા તો હું તારો છું, એમ કહીને બેઠી પડે છે. તો તું મને જાણી ગયો. એટલે શ્રીજી મહારાજ ચાલ્યા જતા હતા, એમાં બે મુસ્લિમ મહિલાઓ રસ્તાને કાંઠે ઉભેલી, તો ખાલી એટલું જ બોલી આમ દૂરથી હાથ ઊંચા કરીને, ઓ સ્વામિનારાયણ નજર રખ્યો, મહેરબાન નજર રખ્યો. તો શ્રીજી મહારાજ સામું જોઈને કહ્યું, તમારા કલ્યાણ કરુંગા. ક્યાં બોલતે હો સહજાનંદ સાહેબ? હા, એ મેરે સાથ જો ઘૂમતે હે ને પાર્ષદ, ઉનકે જૈસા તુમ્હારા કલ્યાણ કરુંગા. બહુત અચ્છા, બહુત અચ્છા. બે મુસ્લિમ મહિલાઓ નીકળી ગઈ. સુરા ખાચર કે મહારાજ આ ખોટું થાયશ, આ ઘર બાર છોકરા છે, આ ખેતી આ બધું મૂકી અને તમારી હારે વગર પગરખે ભૂખ્યા તરસ્યા ઉનાળાના શિયાળાના ચોમાના એમનેમ રખડીએ છીએ, મારા બાપલિયા તમે ક્યારેક ઘોડે ચડ્યા હોય ને અમે એમનેમ હાલ્યા આવતા હોય, અને આ આવી રીતે અમે રખડીએ ને એવી રીતે વર્ષો થઈ ગયા, તો અમારે હારવારે આનું કલ્યાણ? મહારાજ કે એને કીધું એટલામાં કલ્યાણ નથી કર્યું, તો તમે બધા મારી હારે જ છો, તમે મારી જેમ જ દરબારી લુગડા પહેર્યા છે, કપડા પહેર્યા છે, સાફા બાંધ્યા છે, મારા કરતા હાથ હાથ ઊંચા છો, પણ તમારી કોઈની સામે જોઈને કહ્યું કે સ્વામિનારાયણ ખુદા નજર રખ્યો, મહેરબાન કર્યો, લખી કીધું? તો કે ના, મને જાણી ગઈ એટલે કલ્યાણ કર્યું છે, મને જાણી ગઈ કે ના આ ખુદા છે એટલા માટે એનું કલ્યાણ છે, જાણે એટલે કલ્યાણ. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ કહે છે, ભગવાનને જેવો જાણે એવો પોતે થાય છે. એટલે એ સંદર્ભ નિષ્કુળાનંદ સ્વામીનો તો બહુ ઉત્તમ છે, પણ એ વિચારીએ એ પહેલા પેલો જે સર્વસામાન્ય અર્થ છે ને, કે ટુ નો ધ લાઈફ, જીવન જાણું છું, જીવન લાઈફ આપણને જે મનુષ્ય જીવન મળ્યું છે એમાં આપણે કહી શકીએ એમ છે કે હું જીવન જાણું છું? આપણને જે મનુષ્ય જીવન મળ્યું છે શા માટે મળ્યું છે, શું કરવા માટે મળ્યું છે, શું કરવા જેવું છે આ મનુષ્ય દેહે, કેટલું મનુષ્યનું જીવન દુર્લભ છે, કેટલું મહાન છે, કેટલું મોંઘું છે જાણીએ છીએ? બહુ જાણવા જેવું તો એ પહેલો મુદ્દો છે, કેટલું દુર્લભ છે. એક કવિએ ભગવાનને જે પ્રાર્થના કરી છે અદ્ભુત. શરૂઆતના વાત જે આવશે એ તમને સાવ સામાન્ય લાગશે, પણ અદ્ભુત પ્રાર્થના કરી. આવો તો અમારી નજરમાં આ એક જ કવિ આવ્યો છે કે જેણે આવી પ્રાર્થના કરી. એમણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, હે પરમાત્મા, મારી વિનંતી જો આપ સાંભળતા હો ને તો ત્રણ બાબત કહું છું એ ક્યારેય કરતો નહીં. ભગવાનને પ્રાર્થના કરે છે, એક, મારું જો માનતો હો, મારી વિનંતી સ્વીકારતો હો તો ત્રણ બાબત ક્યારેય ન કરતો. એમાંની પહેલી, નવજાત શિશુની ક્યારે માં ન મરજો. હજી બાળક જન્મ્યું છે, એક બે દિવસનું છે અને એની માં મરી જાય, એ હું નથી જોઈ શકતો. એ દૂધ માટે, એની માં માટે, એના માની છાતીએ વળગવા માટે માં માં કરતું હોય અને એની માં મરી જાય, હું નથી જોઈ શકતો. ભગવાન, મારી જો વિનંતી, મારી જો પ્રાર્થના ખરેખર તું સાંભળતો હોય તો કોઈના જીવનમાં આવું કરતો નહીં. તું પ્રાર્થના જો. બીજું કહ્યું, મારી જો વિનંતી, મારી જો પ્રાર્થના તું સાંભળતો હો તો બીજું એ કરતો નહીં, નવ વધુનો પતિ ન મરજો. હજી માંડવેથી પરણીને ઘરે આવ્યા હોય, એક બે દિવસ થયા હોય અને અચાનક એનો પતિ સૌભાગ્યનો સિંદૂર એ મૃત્યુ પામે, એ નવવધુ નવ પરણિતા એની હાલત શું થાય? પ્રભુ કદાચ તને ખબર નહીં હોય, હું જોઈ શકતો નથી એની દશાને, એવું ક્યારેક કોઈના જીવનમાં કરતો નથી. આશ્વાસન ટૂંકા પડે છે પ્રભુ, વાત એ સાચી છે, આશ્વાસન ટૂંકા પડે છે. તમારા કહેલા ગમે તેટલા શાસ્ત્રો હોય, જ્ઞાનથી ભરેલા હોય, પણ ત્યાં ટૂંકા પડે છે. એટલે આવું કોઈના જીવનમાં કરતો નહીં. કેવી સરસ પ્રાર્થના છે. પણ એ બેયને ઓળંગી જાય, ઓવરટેક કરી જાય એવી ત્રીજી પ્રાર્થના એમણે કરી. હલાવી મૂકે એવી, સમજાય તો જ અયું હલે એવી. પેલા બે સમજાય, બાળકની માં મરી જાય કે નવ વધુનો પતિ મરી જાય તો આપણે તરત એમ થાય હા હા હા હા બહુ દુઃખ. પણ ત્રીજી પ્રાર્થનામાં દુઃખ થાય તો તમે સમજ્યા, ત્રીજી પ્રાર્થનામાં દુઃખ થાય તો હું સમજ્યો, ત્રીજી પ્રાર્થના એમાં જો હલી જવાય તો આપણે સમજવાનું કે આપણે કંઈક સમજ્યા. કવિએ કહ્યું, પ્રભુ મારી જો વિનંતી તું માણતો હો, સાંભળતો હો, તો એક ત્રીજી બાબત માગું છું, એ ક્યારેય કોઈના જીવનમાં ન કરતો. કઈ? આ મનુષ્યનું જીવન શેના માટે મળ્યું છે, જાણ્યા પેલા જ માણસ મરી જાય એવું ક્યારેય કરતો નહીં. કમસે કમ એને જાણી લઈએ, એના અર્થે થોડુંક કંઈક કરી લઈએ, પછી એને મારી નાખજે ખુશીથી. એની જાણી જ ન શક્યો હોય ત્યાં જ મારી નાખવાનો. ભલે ને એ 80 વર્ષ 90 વર્ષ જીવી ગયો હોય, પણ એ જ્યાં સુધી આનું મહિમા ન જાણે ત્યાં સુધી એને તું મોત આપતો નહીં. હદ કરી નાખી આના ઉપર તો તમારે બોલવું એટલું બોલાય. કેટલું મોંઘું છે, એટલો ચાન્સ મળે નહીં એને માણસ થઈ ગયો, અને માણસનું જીવન મળી ગયું. પશુ પંક્ષીઓ કૂતરા બિલાડા ઊંટ ગધેડા પાર નથી, એવા બધા પ્રાણીઓમાં ભટકતા ભટકતા. અરે આ અમેરિકન એમ્બેસીમાં જાય છે તો 2 વાગે માંડ વારો આવે છે, તોય કે નથી આપવા, જા વિઝા નથી આપવા. કેવા વિલા મોઢે પાછા આવે અને લાઇનમાં ભૂખ્યા તરચા 2 વાગ્યા સુધી થાકી જવાય. લો એ તો લાઈન સમજી શકાય છે, પણ મનુષ્ય જીવન મેળવવા માટે નાખી નજર ના પહોંચે એટલા જીવ છે ને ક્યુમાં ઉભા છે. કરોડો ને ગુણ્યા કરોડો, એને ગુણ્યા કરોડો, એને ગુણ્યા કરોડો, એને ગુણ્યા કરોડો, બોલાય એટલા બોલો, એટલા કરોડો એટલા ક્યુમાં ઉભા છે. ખાલી આ મેમનગરના મચ્છરને જો ક્યુમાં લગાવો તો આપણો વારો કેટલા વર્ષે આવે? ક્યારે નંબર લાગે યાર? એમ લિમિટેડ પૃથ્વી ઉપર આવવા દે છે, આવવા તો બહુ પ્રવેશ નથી, બહુ એટલું થઈ ગયું એટલે આ 600 કરોડ ભરાઈ ગયા કે બસ હવે બસ બસ હવે બસ શું યાર, અમારે જન્મવું છે બસ હવે બસ. એક બાજુ ઓલા મંજૂરી આપે તો નીચે વાળા મંજૂરી નહીં આપતા, કેટલું મોંઘું જો મલાય છે. બે બાજુ છે તકલીફ. બોલો, ભારતનો એમ્બેસી વાળો આપી દે પણ અમેરિકા વાળા કે ના કેન્સલ. લે, આવું હોય નહીં પણ આમાં છે એવું. અને એવું એવું થાય ને, અહીંથી તમને વિઝા આપી દીધા હોય, તમને ધકેલી દીધા હોય, ત્યાં એરપોર્ટ ઉપર ઉતરો, ત્યાં કઈ ખામી કાઢે ને વળતા પ્લેનમાં પાછો કાઢે, એવા ઘણા કિસ્સા બને છે. આવું છે, લ્યો ઉપરથી ઓલો માંડ માંડ કરે માને નહીં, માને નંબર આવે આપે, ત્યાં કઈ નીચે વાળા કે ના કેટલું મોંઘું છે કયો. એમાં આપણે માણસ થઈને બેઠા છીએ, એ મોંઘી વાત છે. મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ ખાની, હે પારસ કી ખાન. એ મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાની. પારસ ની ખાણ, એક પારસમણી હોય તોય ભયો ભયો. પારસમણી શું કરે? લોઢા નડાડો સોનું થાય. હવે એવું એક મળી ગયો તો બસ થઈ ગયું ને, જાજા જોઈએ. અરે સીધો રેલવેના પાટાને રડાડીએ શું ડબ્બા આ તે પાટા બધું જ સોનાનું. બોલો, લ્યો કાપી કાપીને વાપરે જ રાખો ને, એક જ પારસમણી હોય તો હાથ નહીં લાગતો. તો મનુષ્ય જન્મ પારસમણી છે એવું નથી કહ્યું, તો પારસમણીની ખાણ છે. ઓહો, હવે એ તો જાણતા હોય લખી શકે ને કે મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાણ. કહે કબીર સુનો ભાઈ સાધો, કોઈ સંસારીઓ તે સાંભળ્યું નહીં એટલે કે સુનો ભાઈ સાધો. કહે કબીર હે સુનો ભાઈ સાધો, એ સંત વીર લાયે જાણી કે હમ મુસાફિર પંખી આયે સહેલાની, રેવું તમારી એ નગરી મારામ, જબ લગ હે દાના પાની, જબ લગ હે દાના પાની. આવો મનુષ્ય નો મોંઘો દે સમજાય જાય ને તો અમે એક ઘરે નો જાય, પણ બધા ઘંઘરે વ્યાજ આવવાના છે. એનો મતલબ શું સમજાતું જ નથી, નથી સમજાતું ખરેખર. એ એક વેલડામાં એક ગરાસણી બાય ક્ષત્રિયાની પરણી સાસરે જાય, રસ્તામાં આ પરબ વાવડી આવે ને એમાં ખાલી પાણી પીવા માટે ઉતરે એ મહિલાનું નામ અમરબાઈ, એ ખાલી આ જુએ ને એમાં સંત દેવીદાસ એ જુએ ને એટલામાં જ એને થઈ જાય કે આ હા હા આ રક્ત પીતિયાઓની આ સેવા કરે છે. તો ખરેખર કરવા જેવું માણસને દેહથી આ સેવા સતનામ એ જ હશે, મુખમાં હરિનું નામ અને આ દુખિયાઓની સેવા. વેલડામાંથી ઉતરી ગયા અને કહી દીધું જવા દો, હવે અહીંયા જ રોકાવું છે. બ્રહ્માનંદ સ્વામી મળવા આવે, જોઈ લો કોણ છે સહજાનંદ સ્વામી, જેવા જોયા લખલૂટ સંપત્તિ, રજવાડાઓ રાહ જોવે, ગાયકવાડ સરકાર, જુનાગઢ સરકાર, આવા બધા નવાબો બધા, બસ હવે તો અહીંયા જ રહેવું છે, જઈ જ ન શક્યા. બહુ મોંઘો, બહુ મોંઘો મનુષ્ય દે છે. પણ જો ને વાત વાતમાં આપણે જો ને કેટલે પહોંચી ગયા, 35, 40, 45, હવે તો વળતા પાણી થવા માંડશે, તોય ન ખબર પડી કે શેના માટે છે. આખી જિંદગી જીવી નાખે તોય ખબર પડે નહીં કે શેના માટે જીવતા હતા. એટલે કવિએ પ્રાર્થના કરી છે, એટલે 99.99% લોકો જાણ્યા વગર જ મરી જાય છે. 99.99% જાણ્યા વગર જ મરી જાય છે કે મનુષ્યનો દેહ શેના માટે છે, જાણ્યા વગર જ મરી જાય છે. આ કેના જેવું છે, કુવામાં દેડકો હોય ને એના માટે કુવો બરાબર છે, પણ એને તળાવ જોયું છે, એને સરોવર જોયું છે, એની મજા માણી છે, એમાં સાગરની મજા દેડકા એ માણી છે, એને તો કુવો બરાબર છે, બસ જળ છે બધું છે એમાં રહે છે. પણ અંધિયાર અને બંધિયાર, હવે વિશાળ સાગર લહેરાતો અને ઉજિયાલાથી ભરેલો, એ તરંગોથી લહેરાતા તળાવ સરોવર અને કેવી ખુલ્લી વિશાળ હવા મેદાનો, કેટલો આનંદ. કુવાના દેડકાને એની ખબર નથી, બસ એમ સૌને બસ આ કુવો શું મારું ઘર, બૈરા છોકરા આટલા પૈસા, આટલી વાડી, આટલા વજીફા, આટલું આ છે ને, એનાથી બીજું આગળ કાંઈ જ દેખાતું જ નથી, નજર જ પડતી નથી. એની વાત એ સાચી, કાંઈ નજર પડે છે કેટલું બધું, આપણે કુવાના દેડકા નથી તો શું છે, આગળ કોઈ દ્રષ્ટિ જ જતી નથી. એટલે એક એક સાધુ હતા ને, પહોંચેલા સાક્ષાત્કાર, જરાય ઘટમાં અંધારું નહીં, ભગવાનની સાથે સીધો છું, અને સુખ સુખનો સાગર માણે, એની પાસે કોઈ આવે બેસે એટલે સાધુ રોવા જ મળે, આંખમાંથી દર દર દર દર આંસુ ચાલુ થઈ જાય. આવું દર વખતે બને, કોઈ પણ એની પાસે આવે બેસે, બસ થોડી વાર બેસે થાય, ગમે તેમ પછી એના આંખમાંથી આંસુ ચાલુ થઈ જાય. એટલે સૌને એમ કે ભાઈ ભાવુક છે, કોઈ ભક્તોને જોઈને આનંદ થાય છે, પણ કોઈક એવા હોય ને કે ભાઈ એમાં ભક્તો એટલે કઈ બધા એવા ભક્તો નથી, આવે છે ઘણા એવા છે કે હા ઉઠિયાળ જ છે, આવતા આવી ગયા છે, પણ એવા નહીં. આમ સાધુ એની પાસે બેસે, કોઈ પણ બેસે, એટલે આંખમાંથી આંસુ કા ચાલુ થઈ જાય. એટલે પછી કોઈ જાણ ભેદું છે ને એમણે પૂછ્યું કે બાબા શું છે આ કારણ, કે કોઈ પણ આવે તમે રડવા કેમ માંડો છો, અને બોલીએ નથી શકતા, અને બોલો છો તો પણ રડતા રડતા બોલો છો, આનું કારણ શું છે? સાધુએ બહુ સરસ વાત, એ મારા દુઃખે તો હું રડતો જ નથી, મારે કોઈ દુઃખ જ નથી, હું એના દુઃખે રડું છું. કેમ? ઓહો, જે સુખ હું માણું છું, એ જે સુખનો સાગર ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું દિવ્ય સુખ છે, એનો જે આનંદ છે, હવે એ આનંદને આ કોઈ સમજતા નથી. આ જે કોઈ આવે, પૈસો, છોકરા, છૈયા, એની માગણી હોય, અને માગણી ન હોય તો એનો જીવ એમાં જ ગૂંચવાયેલો છે, આખો દિવસ એના જ જપ થાય છે. અહીંયા એટલો પૈસો મૂકો, અહીંયા એટલો મૂકો, અહીંયા એટલો મૂકો, અહીંયા એટલા વ્યાજ, અહીંયા ઘટશે, અહીંયા નહીં ઘટે, અહીંયા આમ પાકી જાય એમનો. છોકરા, આ છોકરાને અહીં મોકલો, આ છોકરાને અહીં ઘર કરી દેવો, આને અહીંયા કરી દેવો, અહીંયા એ કરી દેવો, એ વિચારો તો એ જ છે સતત. આ બધાને આ સંસારને જ માયા, એ એટલું જ ગોંચલું, બસ એ સિવાય બીજું કઈ દ્રષ્ટિમાં જ નથી. એટલે મને એનું રડવું આવે છે, જોઉં છું ને એના દુઃખનું, આ હા હા હા, આને ઓલા સુખની કઈ ખબર જ નથી. અને દુઃખ પાછું એટલું વધારે થાય છે કે હું કહું એ સમજતા નથી, ગમે એટલું કરે હા હા હા હા કરે, પણ કઈ સમજે નહીં કોઈ. એટલે એ બહુ દુઃખ છે મોટું, ગમે તેમ હું આ ભગવત સુખની વાત કરું તો સમજતા નથી. હજી જોજો આગળ બોલે છે સર, હું ગમે એટલું સમજાવું તો એ ભગવત સુખને સમજતા નથી, સમજે તો માનતા નથી. આપણને કદાચ સમજાતું છે પણ માનતા નથી, સમજાઈ જાય છે, સમજ્યા વગર તો આપણે કઈ ખુશી નહીં થતી હોય ને. ઘણા એવા હોય સત્સંગમાં બેઠા હોય તો કઈ ટપ્પો નથી પડતો, એમ નથી કેતા વાત બધા. ઘણા સત્સંગમાં જાય પછી હવે કોઈ ગીતા ને ભાગવત કેવા કઈ ઊંચું પ્રવચન ઉપડી ગયું હોય, અને પછી આ આવ્યા હોય સાંભળવા ડોસિયું ડોસાઓ ને બધા, પછી જુવાનિયા ગણો ને બધા આવ્યા હોય, પછી કઈ ગયા તા, અરે ગયા તા ને પ્રવચનમાં ગયા તા, એમ શું વાત કરી, અરે વાત મૂકી ગયો, શું વાત કરી, શું વાત કરી, શું વાત કરી, તમે વાત જવા દે, એવી ઊંચી વાત, આ હા હા, આપણે વાત મૂકી ગયો, પણ એમને કીધું હું, અરે તમે વાત જવા દો, એવી વાતો, એવી વાતે તમે આમ સાંભળી જ રહ્યો, સાંભળી જ રહ્યો, તમે સાંભળી જ રહ્યો, તમે એવી વાતો આપણે કોઈ દી કઈ સાંભળી જ ન હોય, એવી એવી ઊંચી વાત. એમને પણ કીધું શું મહારાજ, એ જ કઈ સમજાણું જ નહીં કે હું કીધું. લ્યો, એટલે સમજાય તો મન માનતા નથી કોઈ, બહુ વાસ્તવિક વાત છે. હજી જો એ કે સમજાઈ જાય, માને એટલે મનાય પણ ખરું કે ના છે સાચું, મનાઈ જાય તો કોઈ સાહસ નથી કરતા, કોઈ સાહસ નથી કરતા કે હવે તો ભજન કરી જ લેવું છે, સામો થઈને કોઈ સાહસ નથી કરતો. જેમ આમાં આપણે બ્રહ્માનંદ સામે ગયેલા અમરભાઈ ની વાત કરી, સાહસ કર્યું કેવાય ને, સમજાઈ ગયું, મનાઈ ગયું, સાહસ કર્યું, નહીં તો લગ્નના વિદાયના વેલડામાંથી ઠેકડો કેમ મારી શકે, આપણે તો ખાલી થઈ ગયો બીજો ચડી જાય. સાહસ કોણ કરી શકે, કયો કેમ? ઘણા નથી કેતા ડાયા કોઈ ભગવાન ભજે, ગાંડા જ ભજે. આમ તો ગાંડા જ સાહસ કરે ને, એક જણા 45 વર્ષ થઈ ગયેલા, પરણવાનું મેળ નહીં પડેલો, 45 ત્યાંથી મેળ પીડ્યો, પછી હવે સેજે આમ ચહેરા ઉપર વાળ ઉપર બધે આમ થોડો ઓથાર તો દેખાય ને કે આ થોડો એજ્ડ પર્સન છે, ખબર તો પડી જાય ને, આ થોડાક ચોમાસા વટાવી ગયો છે. પણ હવે જાન તો જાનની રીતે જ આવે, એટલે જ્યાં જવાનો હતો કન્યાને માંડવે ત્યાં એ ગામમાં એની જાન આવે, વરાજો આમ લાટા પાટા શણગારી ને વરના ગાડે બેઠો, ગાડાની પ્રથા હતી ત્યારની વાત, આમ ખભે તલવાર રહી ગઈ છે ને આમ બેઠો હશે. ત્યાં બૈરાઓ પછી ગામના બધા આવે ગીત ગાવા ને વધાવા ને આવે, ત્યાં આમ જોઈને ગીત તો ગાય પણ એમાં મંડ્યા પછી બૈરાઓ ને જાય હાલતું ચાલતું છાપું અને કચકચ્યો જીવ મગજ ખાઈ જાય પકડ્યું મૂકે નહી. તમે આમ કહી દો મને આ ટોપી ગમે છે તો એ થઈડ કાઢી નાખે, કેમ ગમે છે તું મને કે, કેમ ગમે છે ગમે છે પણ એ મૂકે નહી પકડ્યું. હવે આ બૈરા ની લપડી જાય એટલે ભાઈ આમ જોઈ જોઈને કે રાજો ગઈઢો છે, આ તો બટક બોલી ને ગઈઢો છે કે આ તો આમ એવો જોમ થી બેઠેલો અને એને ગઈઢો કીધો એટલે એમાં ગાડું ઉભું રહ્યું, માંડવે ઉતરવાનું હતું તે આમ ધીરે થી ઉતરવું જોઈએ, એને પેલે ઠેકડો મારીને આડહર ઉપર ચડી ત્યાંથી છલાંગ મારીને હેઠો ઉતર્યો. એટલે મને કોણ કે ગઈઢો છે, એવો ધુબાકો માર્યો ઉપર થી આડર ઉપર ચડીને વાંદરો ડાળીએ થી ટપે એમ હેઠો ધુબાકો મારીને પડ્યો આમ જાણે ધરણી ધ્રુજાવી દીધી. ત્યાં બૈરાઓ કે ઓય તડે ના ગઈઢો ને ગાંડો છે. પણ એ ગાંડો હોય તો છલાંગ મારી કે ડાયો કઈ મારે એ હશે 100% નીકળે કઈ, એ ડગલીમાં 2% મીઠું હોય તો કઈ ઠેકડો મારે આમ સમજી રહ્યો કે ભાઈ આમાં ભાઈ ગયા છે 45 વર્ષ ખોટું શું કહે છે, વળી સાબિત કરવાય ગયો. પણ છલાંગ કોણે મારે ગાંડો તો ને એમ ભગવાનને માર્ગે મનાય ને પછી સાહસ કોણ કરે જે ગાંડો હોય એ જ કરે. ડાયા તો બધા વહીવટમાં પીડ્યા એટલે સંસારમાં પીડ્યા એ બધા એના એના કામકાજમાં પીડ્યા છે, એ કઈ કોઈ સાહસ નથી કરતો. હાલો ભજન કરી લઈએ, હાલો ભેખ પહેરી લઈએ, ના સાહસની વાત છે. પછી હજી સાધુએ કીધું એક તો સમજાય નહીં, સમજાય તો મનાય નહીં, મનાય તો સાહસ કરે નહીં ભગવાન ભજી લઈએ, અને સાહસ કરે તો સત્પુરુષ કહે એમ ન કરે. બહુ માર્મિક વાતો એક એક એની મનમુખી કરે કાંકો ખોટો ભટકાઈ જાય એની અરે સાહસમાં ચડી. સાચો કહે ને સાચું સતશાસ્ત્ર કહે ને સત્પુરુષ કહે એમ પાછો સાહસ, એમ પાછો સાહસ ના કરે. કેટલું મોંઘી વાત છે. એટલે કે મને રડવું એનું આવે છે. અને એ ગીતામાં કીધું છે ને યતનાનામ અભી સિદ્ધાનામ, સહસ્ત્ર લોકો અર્જુન આના માટે મહેનત કરે છે એમાં કોઈક જ પાછું કરે છે, માર્ગે ચાલે છે, કોઈક પામે છે, કોઈક મને જાણે છે, પામે છે. બહુ બહુ કઠણ છે. એટલે સાધુ કે મને એનું રડવું આવે છે કે આ લોકો નાની કઈ ગમ પડતી નથી, કઈ સમજાતું નથી, એટલે મને દુઃખ આવે છે. એ વાત સાચી છે. આ ઝાડ હતું ને વૃક્ષ, એની બખોલમાં એક ઘુવડ ઓવલ એ બેઠું હતું. તો બાજુની ડાળખીઓ હતી ને ડાળખીઓ પર એક ખિસકોલી આમને દોડા દોડી દોડા દોડી, અરે એ તો ખિસકોલી તમે જોઈ રહ્યો ઘણી વાર, હા એ વાત ઉછળ કૂદ કરે. એટલે એટલે ઘુવડ થી બહુ પછી જોયું એટલે પછી રેવાયું નઈ ને એટલે કીધું એ શું દોડા દોડી કરે છે, ઉછળ કૂદ શું કરે છે, ક્યાં આટલો બધો શું ના હરખ ફાટી જાય છે, આટલો બધો આમ કિલકિલાટ જંપીને બેસ, એવું શું છે તને હરખ છે ને ચડી ગયો છે. ખિસકોલી ઘડી કરતો જોઈ રહી પછી કે કેમ તમને મારા હરખ ની કઈ સમજણ નથી પડતી, શું નથી જ પડતી ને, શું એવું હરખાવા જેવું શું છે. અરે એ ગોળભાઈ સૂરજ ઉગી રહ્યો છે, ઉજ્યાલા ફેલ રહા દિવસો રહા ચો તરફ પ્રકાશ પ્રકાશ, સારી સૃષ્ટિ ઝૂમ રહી હે, આનંદ આનંદ, તમે ક્યુ ને નાચો. તો એટલે ગોળ કે ઓય રે પાગલ, એ દિવસ નહીં હો રહા હે રાત હો રહી હે, અંધિયારા ફેલ રહા હે, ચૂપ મર. ખિસકોલી કે કોણ કહેતા અંધિયારા ફેલ રહા હે, દેખો દેખો સૂરજ ઉગ રહા હે. પણ થાય શું, ઘોડ ને પ્રકાશ આવે એટલે આંધળું થઈ જાય, એટલે એના માટે રાત પડી, અને એના માટે રાત થાય દિવસ થાય ત્યારે કાંઈક દેખાય, એની આંખોની રચના જેવી છે પ્રકાશમાં કઈ વાળે નહીં, અંધકારમાં થોડું થોડું દેખાય. હવે એને તમે ઘોડની એક દશા જુઓ, આખી જિંદગીમાં ક્યારે નાચતી સૃષ્ટિનો ક્યારે દર્શન થાય? સુમકામ સ્મશાનમાં મળેલી હોય એવું થઈ જાય ત્યારે એને બહાર નીકળવાનું, અને ત્યારે જોવે ત્યારે જ બધા હોઈ ગયા હોય. હોય શું સૃષ્ટિમાં, જંપી ગયું બધું. એના માટે એ દિવસ છે, અને હકીકતે જે દિવસ છે એના માટે રાત છે. યા નિશા સર્વભૂતાનામ યશ્યામ જાગૃતિ સંયમી, યશ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યતો મુને. ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો 69મો શ્લોક છે. કેટલો અદભુત! હવે એ કોઈ રીતે ખિસકોલી પોતાની વાત ઘોડને સમજાવી શકે? એ પેલા સાધુની આવી દશા છે, એવું કોઈ રીતે આ લોકોને સમજાવી શકું એમ નથી. અને વાત એ સાચી ને, ગુણાતીતાનંદ સ્વામી આવા મહાસમર્થ, અને એને સાંભળનારો એવો પાછો એ વખતનો વર્ગ, તોય ગુણાતીતાનંદ સ્વામી કે આ ગળું ફાડી ફાડીને હું વાતો કરીશ તો આ કોઈ અહીંયા રહેવાના નથી, આ બધા ઘરે વ્યા જવાના છે. જો એમ નહીં થાય છે, એ તો ઘરે જઈને પાછા ભજનારા, પણ તોય સ્વામી એમ કે છે કે હું જેટલું જાણું છું કે મારે જે કેવું છે એટલું કોઈ જાણી શકતું નથી. ગજબ છે. એટલે સંતની વાત નથી સમજાતી, પેલા તો સત્પુરુષોની વાત સમજવી બહુ કઠણ છે, નથી સમજાતી. સંતની વાણી ના સમજાણી, આમ દેશી ભાષામાં એ રીતે ગવાય છે આ ભજન. વાણી નો હમ જાણી સંતની વાણી, એવી ભાઈયા સંતની વાણી નો હમ જાણી, ના હમ જાણી વાણીયા સંતની વાણી ના સમજાણી. અરે ભાઈ તો પથ્થર પર રેડ્યું જેમ પાણી, કે સંતની એ વાણી ના સમજાણી. એક જણો છે ને, એને મકાન લેવું હતું, તે મકાન જોવા ગયો છે. ગરદણી મેળ્યા, મકાન બતાવ્યું ગરદણી, બહુ સારું સરસ મજાનું, આમ ત્રણ માળનું, આમ સીડી, આમ સીડી, આમ ટેરેસ, ને આમ ને આમ ઝુમ્મર, બહુ સરસ છે, ગમી ગયું. અને કે ભાઈ આપણે લેવાનું પાકું, એમ ગમી ગયું પાકું, કિંમતી હા કિંમતે વ્યાજ બી બહુ સરસ, ગમી ગયું રાખ્યું આપણે. તો કે સારું કે તમને જો ગમી ગયું હોય તો પછી મારે કોઈને બતાવવું નહીં, તમારું પાકું હોય તો બાનું આપી જાયજો, એટલે વાત પૂરી થઈ જાય ને. એટલે કે કાંધો ને, કાલે કાલે તમે આપી જાયજો બાનું. તો કે ભલે. બીજે દિવસે પેલો આવ્યો, એટલે આપણે થઈ ગયું કે આવ્યો એટલે હવે પાકું જ છે. મને આવ્યો હાથમાં એક થેલી ને બેઠો, એ થેલીમાંથી એને છત્રી કાઢી, લાકડી કાઢી, ટોપી કાઢી, બંડી કાઢી, ઓલા ને પગ પર. બોલો કે યાર તમે શું કરો છો? તો તમે નહોતું કીધું મકાન ગમતું બાનું આપી જાયજો, બા ગુજરી ગયા છે એટલે બાનું કઈ હતું નહીં, બાપુજી નું લઈ આવ્યો. તમે કીધું તું ને બાનું આપી જાયજો, બા તો ગુજરી ગયા છે, બાનું કઈ હતું નહીં એટલે બાપુજી નું લઈ આવ્યો છું. બધું છત્રી ને લાકડી ને ટોપી ને બંડી, વાણી ના હમ જાણી. એ જી ભાઈ સંત ની એ વાણી એ નો હમ જાણી. ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું. તો એક જણ, એ આપણું જૂનું મંદિર હતું ને એમાં લખ્યું હતું, એક જણો વાંચી. હવે અત્યારે ક્યાં છે ખબર નથી ભાઈ, આવીને હવે મને જ ભટકાઈ ગયો સાધુ સમ ખૂણે. મને કે આ શું લખ્યું છે? મેં કહ્યું શું? કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું. મેં કીધું એમાં તમને શું વાંધો? તો કે કરોડ કામ શું કામ બગાડી નાખવા છો? મેં કોઈ જાન જા તને નહીં સમજાય, જાવ માથા કૂટ કરી. હવે એને શું સમજાવું? લો સમજાણ, આટલું સમજાણો એને કે હું કામ બગાડી નાખું, આવું શું કામ મંદિરો લખવું છે? મેં કે તારા હાટું ક્યાં લખ્યું છે? મેં કીધું તારા માટે ક્યાં લખ્યું છે, આ તો કોઈ માણસ માટે લખ્યું છે. ઓલો એવો શરમાણો કે મને તો માણસમાં નથી ગણતા. એ ગયો એ ગયો પછી કોઈ દી મને મળ્યો નથી. પણ મેં કઈ ખોટું કીધું? ના ના, કયો ભાઈ તમે ખોટું કીધું? કઈક જરાક માણસ હોય તેને સમજાય તો ખરું ને કે ભાઈ ગમે તેટલા સંસારના વ્યવહારના કામ સુધારવાના હોય તો સુધરે, સુધારવાના છે, ક્યાં બગાડવાના છે? આમાં કોઈ બગાડીને થોડા બેઠા છે. એ ભગંદર કોઈ ભક્તો જે ભક્તો થયા છે એમણે સંસારના વ્યવહાર તો કર્યા જ છે ને. પણ ભગવાન ભૂલે નહીં, કરવા જેવું છે એમ. એટલે વાણી સમજાય નહીં એ વાતે, આમ તો જોઈએ તો વાસ્તવિક લાગે. ઘણી વાર નથી કહેતા, પેલા માણસને અંધશ્રદ્ધા બહુ છે, અંધશ્રદ્ધા બહુ છે. પણ આમ જોવો તો વાત સાચી નથી, અંધશ્રદ્ધા વાત સાચી નથી. અંધને શ્રદ્ધા ન હોય તો હોય શું? અંધને શ્રદ્ધા ન હોય તો હોય શું? બિચારો કરે શું? કયો રહ્યો? શ્રદ્ધા રાખ્યા વગર છૂટક્યો છે અંધને? ઓલા બે જણા રસ્તો પાર કરી ગયા કે નહીં? ક્યાં ગયા તો ભગવાન જાણે. પણ હવે અંધને શ્રદ્ધા ન હોય તો હોય શું? એના ઉપરથી આપણને શું સમજાય છે? મને કે સંતની વાણી નથી સમજાતી એમાં બિચારો કરે શું? એટલે આપણે કરીએ શું? કેમ? આ કેવું છે, પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ જેવું છે. હવે કેટલો નાનો ગોચલો, વનનો રાજા સિંહ કહેવાય, પણ 20x20 ફૂટની પિંજરામાં બેઠો હોય ને, વનનો રાજા ત્રાડ મારે તો મદમેંગળ હાથીઓ ઉભી પૂછડીએ ભાગી જાય. મૃગલા તો ગોઈતા ન જડે. જે રસ્તેથી સિંહ ગયો હોય અઠવાડિયા સુધી ત્યાં હરણું ચરે નહીં. એના પગલામાંથી ધૂળ ઉડી ગઈ ને, એ ધૂળ જ્યાં જ્યાં પડી હોય ને એને હરણા સૂંઘે નહીં. પૂછો ગીરવાળા, એને અઠવાડિયા સુધી તેને ગંધ આવે હરણ ને, આમ કરે ને આમ વયું જાય, આમ થઈ જાય એવો હાવજ. હવે એ પિંજરામાં પોટણ બેઠો હોય, લ્યો હવે એને ગીરના જંગલ ની ખબર છે, ગાંડી ગીર ની ખબર છે કે જ્યાં વાહડિયું વાતો કરતી હોય, હે હેંજળ જળ વ્યા જતા હોય ને પીતો હોય એને ખબર છે. તો ઢાલા માંથી ભેંસ્યું ને આરે જયારે ધીંગાણા હાવજ ને થતા હોય, બે ઘડી દેવતા હોય જોવા ઉભા રહી જાય. એવી ગરની કાંડી ભેંસ્યું હોય હાવજ ને માથા મારે, હાવજ ને ભાણ કેવરાવી દે. પણ એ આખી વાત જુદી છે. હવે એ પક્ષીઓ તમે જુઓ, ઘોંચલામાં છે ને એને ગગન ની ખબર છે. અમે કઈ જગ્યાએ ક્યાંક જગ્યાએ ગયા હતા ત્યાં પછી પ્રાણીઓ વિદેશ નું હતું લગભગ, તો એમાં આ ઘૂડની જ વાત આવી ને, ઘૂડ મને યાદ આવ્યું. બીજા પક્ષીઓ હતા પણ ત્યાં તો બધી એની રીતે રાખે ને બહુ સરસ રીતે, કાચની આખી રૂમ એટલે ચારે બાજુ દેખાય અને એમાં હવાની ઉજાસ ને બધું હશે. પણ આ 10x10 જેવડી નાની કોટડી ને એમાં બે ઘૂડ બેઠા હતા. હવે બેઠા જ હતા, નહીં ઉડવાનું નહીં કઈ, અમે બેઠા હતા. અમે જોઈ જ થાકી ગયા, મેં આંખ મટાવે કઈ નહીં, બધા અમે બેઠા જ છે. મને સર વિચાર આવે, મેં ઓહો હજ છે, આને ખબર જ નથી ને દુનિયા શું છે, કઈ ખબર નથી. એને ખબર છે આપણે ઓસ્ટ્રેલિયામાં બેઠા છે, કઈ ખબર નથી. આપણું એવું જ છે. એટલે આપણને સંતની વાણી સમજાતી નથી, સમજાતી ન સમજાતી. આપણો ઘોંચલો આપણું જેટલું બસ એટલું જ, એમાંથી બહાર ક્યાં નીકળાય છે, આગળ સુજે છે ક્યાં? આપણા બસ એટલું જેટલું છે એટલામાં જ રીમાં રાખીએ છીએ. અરે 2-5 હજાર થોડાક મળી જાય ત્યાં તો ભયો ભયો, કડક મીઠી ચા બનાવો એટલે ખુશી હમાઈ ગયેલો. હે અને કાકે ભજીયા આવો, કાઠિયાવાડમાં તરત કે જરી 5-10 હજાર મળી ગયા હોય ને કપાસમાં મગફળી મારા, ભજીયા બનાવો ડુંગળીના. અને અત્યાર ના હોય હાલો એક પિક્ચર જોઈ આવી બસ, એનો ઘોંચલો એ બીજું કઈ સૂચતું જ નથી. કેટલું નાનું ટૂંકું મહામૂલું જીવન કે જેનાથી શું શું ન મળે એવું, અને છતાં પારસમણી હોવા છતાં માણસ ગરીબ ખબર નથી. એટલે એવું આપણું કેટલું હાવ જીવનનું વર્તુળ ટૂંકું વિચારીએ છીએ, કેટલું નાનું આપણું જગત છે. ઘોંચલું જોવત ખરા. કોઈ બસ બહુ બીજી માથે બહુ સરસ યાદ આવી ગઈ, એને શું પણ વાત કરી છો, એટલે કે આજે આપણે જે જીવન જીવીએ છીએ, મતલબ કે મનુષ્ય લોકો જે માણસનું જીવન જીવે છે એ કેવું છે એ તમને કહું. તો કે સોમવાર જન્મ, તમે જોજો વાત માંડે છે ગજબની, કે સોમવાર જન્મ, મંગળવારે મોટો થયો, બુધવારે સગાઈ થઈ, ગુરુવારે લગ્ન થયા, શુક્રવારે માંદો થયો, શનિવારે સિરિયસ થયો, રવિવાર ગુજરી ગયો, આટલામાં પૂરું થઈ ગયું છે ને કથા? વાત એ સાચી, કેમ આમ ગળે ઉતરતો, ગળે નથી ઉતરતો? અરે ભાઈ માંદા પડશે તેથી કોક તો વાર છે ને, મંગળવાર કે ગુરુવાર કઈક તો વાર છે, મરી જાય છું ત્યારે રવિવાર કે ગમે તે, એ રવિવાર એટલે કીધો કે તેથી રજા પડી જાય છે, જેથી મરીએ તેથી રજા જ છે ને, પછી શું, પછી ક્યાં બેંકમાં આટો મારવા જવાનું છે, ઓફિસે જવાનું છે, ઉઘરાણી વાળા કોઈ આવવાના છે, અને આવે તો આટા મારી સલામ કરી બેસણ બેહીન વ્યા જાય, કેમ આપણે રજા ઉપર, રવિવાર રવિવાર છે શું કરે, જિંદગી આવી છે. પશ્ચિમમાં એક વિચારક થયો, એનું નામ હતું સીએમ જોડ. તો સીએમ જોડ ની પાસે કોઈ ખોટ નહોતી, પૈસો હતો, કીર્તિ હતી, પરિવાર હતો, ગાડી હતા, બંગલા હતા, બેલેન્સ હતું, બધું જ હતું, સ્વાસ્થ્ય હતું, બધું હતું, પણ માણો વિચારવાન ને, એક દ્રષ્ટિએ ઉત્તમ. એટલે વિચારે વિચારતા વિચારતા એને થઈ ગયું કે આ જીવનનો અર્થ શું. એક તો બહાદુરી વાળું કામ એને કર્યું છે, એને વિચાર્યું કે આનો અર્થ શું, કોઈ પૂછ્યું કેમ, કે શું પણ એમ, સવારે ઉઠ્યા, નાહ્યા, નાસ્તો કર્યો, ઓફિસે ગયા, કામ કર્યું, પાછા આવ્યા, જેમાં સુઈ ગયા, જાગ્યા, નાહ્યા, બ્રેકફાસ્ટ કર્યો, દફતર ગયા, કામ કર્યું, આવ્યા, જેમાં સુઈ ગયા, જાગ્યા, આજ કરવાનો આનો અર્થ શું છે, રોજ ઉઠી ઉઠીને આજ કરવાનું. એટલે મને ઘણી વાર હમણાં એક નિવૃત્ત શિક્ષક મળ્યા હતા ને, એટલે મને પછી વાતમાં તમે નોકરી કેટલા વર્ષ કરી, મને કે 35 વર્ષ, એકને એક જગ્યાએ, એકને એક જગ્યાએ. તો મને ત્યારે વિચાર્યો, મેં કે 35 વર્ષ એકને એક જગ્યાએ, સાતમું આઠમું ધોરણ, સાતમું છઠ્ઠું એમ ભણાવતા ભણા 35 વર્ષ કાઢી નાખે, જાતા કેમ છે? આપણામાં ઘણા શિક્ષકો બેઠા છે, આમ જોવે છે, પણ આમ તમે જુઓ ને, હવે એને એમ તમે જો હકીકતમાં આમ વિચાર ના આવે, એ ઉઠ્યા, જેમ તેમ દર્પણ કર્યું, એ સ્કૂલે 7 વાગે પહોંચ્યા, એ ભણાવ્યું, એનો ઇતિહાસ, એનો એ ભૂગોળ, એનો એ નાગરિક, એ બધું ભણાવ્યું, એક ને બે બે ને, એમાં પ્રાથમિક વાળાને તો શું થતું હોય છે, લખો છોકરા એક અડે એક કલમ ન ક ગધેડા નો ગ, 40 વર્ષ સુધી આ જ કરે. લ્યો આમાં આ જીવરાજપુરા ને, જીવરાજપુર કે જીવરાજ કેવું આપણે, જીવરાજ પાર્ક, ત્યાંથી એક શિક્ષક આવે છે, તે કેટલા વખત પછી હમણાં મને દેખાણા, તો મેં કીધું આમ દૂરથી જોઈ, મેં એ જ છે, મને એમાં તો ખડી ગયા છે હવે હાવ. એટલે હું તો બહુ સહાનુભૂતિથી એની પાસે નજીક ગયો, ત્યાં તો એવા ને એવા કડક, કેમ છે સાવેજી, સારું છે ને, એ બાળકની જેમ એમ જ હો. મેં કીધું ઓહો ધન્ય છે, આ મોડા ન પડે, મેં કીધું આ મોડા ન પડે. અને વાત એ સાચી, આપણે એનું તમે ઓફિસે જતા હોય, એ ગયા, એ આવ્યા, એ વળી પૈસા ગણ્યા, એ મૂક્યા, વળી વ્યાજ ગીણ્યો, આને કર્યું, એમ તો ના કરે, વળી એક છોકરો પડ્યો, બીજો છોકરો પડ્યો, ત્રીજો પડ્યો, આના લગ્નમાં ગયા, આના મરણમાં ગયા, આના પરણમાં ગયા, આખું આમ ચાલી ચાલી પચાસ પચાસ હિતી રીતે એસી ને ભરો બજા જાય. તો કોઈ દી પોતાને પોતાની નનામી યાદ આવતી નથી. સીએમ જોડ કે ઇસે ફાયદા ક્યા હૈ, ઇસે તો બહેતર હૈ કે આત્મહત્યા કર લે, 5 સાલ જીવો કે 50 સાલ જીવો, ઇસે ફાયદા ક્યા હૈ. અને એ આદમી આત્મહત્યા કરી લીધી, બધું હતું એ કે આવી રીતે 5 વર્ષ જીવો, 25 જીવો, 50 જીવો, 100 વર્ષ જીવો, ફાયદો શું છે, માણસે આત્મહત્યા કરી લીધી કે આ જીવીનો અર્થ શું છે. એક દ્રષ્ટિએ આપણને એમ લાગે ખોટું કર્યું, બીજી દ્રષ્ટિ એ આવે કે વિચાર્યું તો ખરું, આપણે કેટલું વિચારતા નથી કે શું કામ જીવીએ, અર્થ શું છે. આચાર્ય રજનીશ એમ કે છે, કોઈ એને પૂછ્યું ને કે ભાઈ જીવનનો અર્થ શું છે, તો રજનીશ એમ કે છે जीवन में अपने आप कोई अर्थ नहीं है, उसमें अर्थ डालना पड़ता है। मतलब फिलोसॉफिकल रीते बता ने रंजन थे कि ना बहुत बढ़िया उत्तर दिया, अर्थ डालना पड़ता है, अपने आप जीवन में कोई अर्थ नहीं। બધા કે ના વાત સાચી છે, એક દ્રશ્ય એની રીતે જે વિચારતા હોય તે, પણ અર્થ ડાલવાથી કઈ ના થાય, અર્થભૂત જ છે જીવન, કઈક અર્થ લઈને જ જીવન જન્મ્યું છે, રિયલાઇઝ કરવાનું છે કે ડાલવાનું થોડું છે, એમાં અર્થ નાખો તો થાય, એ ખરું બટેટું બાફેલું છે મસાલો નાખો પછી ખવાય ને, અર્થ તો એનો હેતુ છે, હેતુ સાથે જ જન્મ્યા છે। તમને કોઈ જગ્યાએ નોકરી રાખ્યા તો શું એમને રાખ્યા છે, પછી ત્યાં જઈને તમને કહે છે કે તમને શું આવડશે। એક આપણે બાપા ગયા દવાખાને ડોક્ટર પાસે, એટલે ડોક્ટર સ્ટેથોસ્કોપ ચડાવીને અવળો અવળો તપાસીને ડોક્ટરને લાગ્યું કાંઈક દાદાને ક્યાંક વ્યસન એવું લાગે છે, એટલે પૂછી લો, એટલે ડોક્ટરે પૂછ્યું બાપા હા કોફી પીવો છો, તો કે ના ના ચા મંગાવો। વાણી નો હમ જાણી લ્યો અને શું કરો, એટલે જીવન એક રીતે એને વિચાર્યું આપણે જે મળ્યું છે હેતુ સાથે જ આવ્યું છે। તમને નોકરીએ સર્વિસમાં રાખે છે, તમને સ્કૂલમાં શિક્ષક તરીકે રાખ્યા તો તમને એ નક્કી કરીને જ રાખ્યું છે કે તમે ઇંગ્લિશ ભણાવશો, તમને સર્વિસમાં રાખ્યા તો તમને કોમ્પ્યુટર માસ્ટર તરીકે જ રાખ્યા, પછી ત્યાં જઈને તમે એનું કયો કરો છો કે ના મને જે આવડશે એવું કરીશ, ઉભા જો મને શું ફાવે છે, ક્યાંય છે એવું તો જીવનમાં હોય એવું કે હું મારી રીતે એમાં પછી અર્થ કઈક નાખું। અર્થ સાથે જ, હેતુ સાથે જ જીવન આપ્યું છે ને, હેતુ સાથે જ જન્મ્યા છે, પણ ભૂલી ગયા છીએ। આ કેના જેવું છે કે તમે લેવા નીકળ્યા હતા લોટ દાળ ભાત શાક ખીચડી શાક સબ્જી મસાલા, એમાં ભાઈબંધો મળી ગયા અને માર્કેટ થી થોડા આગળ જતા ત્યાં ભાઈબંધો મળી ગયા, ત્યાં તો સેલ લાગ્યો હતો, તો ટીવી નો ને કોમ્પ્યુટર નો અને એવી વસ્તુનો સેલ લાગ્યો હતો, એટલે ભાઈબંધો સાથે ઉભા રહી ગયા, ટીવી સેટ બહુ સારામાં સારો અને સેલમાં ડિસ્કાઉન્ટમાં સાવ 10,000 નું ટીવી 150 અને 1,500 માં, બહુ સસ્તું 10,000 નું મળે કેમ 1,000 માં, તો લેવા નીકળ્યો તો શાકભાજી અને ટીવી લઈને આવ્યો, સંગદોષ એમ આપણે નીકળ્યા છીએ તો હરી ભજવા માટે જ જન્મા છે, એટલા માટે જ ઉતર્યા છે આયા, પણ આજુબાજુ બધા ટીવી સેટ જ ખરીદે છે ને, એટલે આપણે ઓલું ભૂલી ગયા અને આ જ બધું ખરીદવા માંડ્યા, અર્થ સાથે જ જન્મા છે, હેતુ સાથે જ આવ્યા છીએ, પણ ભૂલવાડી દે છે। એટલે શ્રીજી મહારાજે કીધું છે કે આ બધા કુસંગી છે, કોણ કે જન્મતાની સાથે આપણે શબ્દો નાખે છે કે આ તારી માં છે, આ તારો બાપ છે, આ તારો કાકો છે, આ તારી વાડી છે, આ તારી ઘોડી છે, આ તારી મેળી છે, બધા કુસંગી ના શબ્દો છે જેને આપણે માવતર કહીએ છીએ, કુટુંબીઓ કહીએ છીએ, એ ભૂલવાડી દે છે અને એવું હજડ કરી નાખે છે, પછી આપણને એમ થતું જ નથી કે આ ખોટું છે। એટલે આપણે નીકળ્યા તો ધરી ભજવા પણ ભૂલી એ યાદી આપવા માટે સત્સંગ છે કે ત્યાં બેસે એમાં ક્યાંક કોઈને યાદ આવી જાય અને જો સાહસ કરી જાય। એટલે જીવન તો પોતાની રીતે મળ્યું છે પણ એના અર્થને એને જાણવા જ પડે, જો ન જાણે તો ચૂકી જાય છે। બહુ મોટી વાત તો એ છે, સીએમ જોડે તો વિચાર્યું, આપણે વિચારતા પણ શેના માટે છે, શેને અર્થે છે, એટલો જો વિચાર આવે। ઓહ, એક સાધુએ છોકરાને પૂછ્યું શું કરો છો, બાર સાયન્સ ભણું છું, સારું સારું પછી શું કરશો, પછી વિચાર છે મેડિકલમાં જવાનો, સરસ સરસ પછી શું કરશો, પછી તો શું બાપજી કે ડોક્ટર થઈએ, ઈચ્છા છે કે સ્પેશિયલ કોઈ ફેકલ્ટી લઈએ એમ હાર્ટની કે ગમે તેમાં, એટલે એમાં માસ્ટર થઈએ, સરસ સરસ પછી શું કરશો, પછી બાપજી શું થાય કે આપણે પોતાનું દવાખાનું નાખીએ, આપણે પોતાની હોસ્પિટલ હોય, બહુ સરસ બહુ સરસ વિચાર સારા છે અને એમ પણ સારું છે, પછી શું કરશો ડોક્ટર થઈ ગયા પછી, પછી શું કરવાનું હોય ડોક્ટર થઈ ગયા સેટ થઈ ગયા તો પછી લગ્નનો વિચાર કરીએ ને, બધું ગોઠવાઈ ગયું હોય, બહુ સરસ બધું ગોઠવાય પછી જ લગ્નનું ગોઠવાય, પેલા ગોઠવી નાખો તેનું શું કરવું, વિચારદાર વિચારવાન છું, સમજદાર છું, બરાબર છે, બધું ગોઠવીને પછી જ ગોઠવું. હા, તો પછી એ બધું ગોઠવાઈ જાય એટલે પછી લગ્ન કરી લઈએ. બહુ સરસ. પછી શું કરશો? પછી શું કરવાનું હોય? તમે શું પણ મંડી પીડ્યા છો? પરણી જાય તો પછી સંસાર વ્યવહાર છે, જે પોતાનો બાળ બચ્ચાનો પરિવાર એને સંભાળીએ, ઉછેરીએ, મોટા કરીએ. બહુ સરસ છે. આપણા હોય એને તો પાળવા જ પડે, એટલે તમે બાળકો મોટા કરો પડાવો. પછી શું કરશો? બહુ તમે જીવ ખાધો. છોકરાને ભણાવીએ, એને મોટા કરીએ, વરાવીએ, પરણાવીએ, એને સેટ કરીએ નોકરી, બરાબર છે. અને તમે માનો કે તમારે બે છોકરા હોય ને તમે સેટ કરી દીધા ધંધે ધંધે બધું, પછી શું કરશો? બોલો, અકળાણો ક્યાંથી ઠેઠથી ઉપાડ્યું? બાર માંથી તે ઠેઠ, એ ભણી ગયો, વરી ગયો, પરણી ગયો, પછી એને છોકરા થઈ, એ છોકરાને પરણાવી દીધા. 10 મિનિટમાં પૂરું કર્યું બધું. આ તોય પાછો સાધુ એમ કે પછી શું કરશો? અને બોલો કે પછી શું કરીએ? મરી જશું. સાધુ કે મરી જવા માટે આટલું બધું કરવું પડે? મરી જવા માટે 12મું ભણવું પડે, સાયન્સ નું ડોક્ટર થવું પડે, દવાખાનું ખોલવું પડે, લગ્ન કરવા પડે, જોકે મરવા માટે જ કરવાનું હોય. ડોક્ટર થયા, લગ્ન કરવા પડે, પછી બાળ બચ્ચા થાય, એને ભણાવવાના, એને ભરાવવા પડાવવા, મરવા માટે આટલું બધું કરવું પડે? પછી સાધુએ કીધું, ભલા માણસ, મનુષ્યનું જીવન મરવા માટે નથી, ભવસાગર તરવા માટે છે, તરી જવા માટે છે. મારે તને એ કહેવું છે કે જીવન મળ્યું છે એ તરી જવા માટે છે. અને વાત એ સાચી, આગલું જે કાંઈ છે બધું મરવા માટે જ છે. જેટલું જેટલું કરે એમ એક એક તારે એવું તો છે જ નહીં, બધું મારે એવું જ છે, મરવા માટે છે. તરવા માટે તો શું છે? હરિભજન, સત્સંગ, નામ સ્મરણ, પૂજા અર્ચન, દેવ દર્શન, સત્સેવા, સત્માર્ગ, એ બધું તારનારી વસ્તુ છે. પણ થોડુંક એમાં હજી જીવન, ટુ નો ધ લાઈફ, થોડુંક જાણવા જેવું છે. એ જાણી અને પછી જીવન જાણું છું એટલે સહજાનંદ સ્વામી શું છે એની વાત લેશું. અને એ સહજાનંદ સ્વામીની તો વાતે હું તો બહુ બહુ આમ લિમિટેડમાં જ વાત કરીશ, આખું ચેપ્ટર ખોલી શકાય એમ છે નહીં, થોડું થોડું લેશું. પણ પછીના જે બે ચેપ્ટર છે એમાંય થોડી થોડી એની ઝલક તો છે જ, સુખકારી છે. સહજાનંદ સ્વામી કોણ છે? આ તમે ત્રણ ચેપ્ટરો તો શું છે, ગજબ છે હો ભાઈ. હા, એક તો એ જાણ નથી જાણતા હોતા, જેમ જીવન નથી જાણતા એમ જીવનના જીવનને પણ નથી જાણતા. એક વચનામૃતમાં, કાર્યાણીના 10મા વચનામૃતમાં પહેલી વાર આ શબ્દ આવ્યો. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ તમે તો સત્સંગના જીવન પ્રાણ છો. એ જીવન પ્રાણને ઓળખવા સહજાનંદ સ્વામીને ગજબ છે. ઓળખાય તો શું છે, પણ જેટલું જેટલું ઓળખાય, કાંઈ નહીં તો હું તો જો એ વાત કહું, ઓળખાય અમુક ભાગ ત્યાં ઓળખાઈ જાય તો બહુ સારું. અને પછી એને શું શું સુખ આપ્યા છે, અને એના પછી એ મૂર્તિ કેવી અચરજકારી છે, એ અદભુત વસ્તુઓ છે. બે ત્રણ વસ્તુઓ તો ઘણી છે, એમાં એક વસ્તુ હું તમને કહું, આ ખાલી ઇન્ફોર્મેશન માટે. નિષ્કુળાનંદ સ્વામી આ જે ચેપ્ટર છે જીવન જાણું છું, અને પછીનો જે ચેપ્ટર છે સુખકારી, હું મારી રીતે એમાં થોડોક બેનું મિક્સ કરીશ અને આપણે સમજવામાં અનુકૂળ પડે. એટલે જે જીવન જાણું છું એમાં જે અમુક વસ્તુઓ છે ને એ હું લઈ અને સુખકારીમાં નાખી દઈશ અમુક વસ્તુ, એટલે ત્યાં સમજવાનું સરળ પડે. અને એવી કોઈ વસ્તુ છે સુખકારી ચેપ્ટરમાં એ લઈને આમાં નાખી દઈશ, એટલે પછી બે રીતે વિભાગ સરળ સમજવામાં પડે. આ ચેપ્ટર આખું એમને જો હવે બધે લેવા જઈએ ને તો મહિનો નીકળી જાય, રોજ બેસીએ તોય. એક એક શબ્દ ઉપર છે, એક એક વસ્તુ જે એમણે શબ્દ પ્રયોગ કર્યા છે કે તમે કોણ છો, કોણ છો તમે, કોણ છો, એ બધી વાત કઈ સામાન્ય છે? તમે કાળ માયાના નિંદા છો, ભવ બ્રહ્માના સ્વામી છો, ઈશ્વરના પણ ઈશ્વર છો, અકળ મૂર્તિ છો, તમે અધમ ઉદાહરણ છો, અઘહરણ છો, શરણ શરણ શરણ છો, પતિત પાવન છો, અરે સચ્ચિદાનંદ મૂર્તિ છો, પરબ્રહ્મ છો, પુરુષોત્તમ છો, વાસુદેવ છો, દયાળુ છો, તમે વેદ વેદાંત ને પણ ગમ ન પડે એવા અગમ છો, શ્રુતિ પણ તમને જાણતી નથી, નેતિ મૂર્તિ છો તમે, અનંત કોટી બ્રહ્માંડ ના અધીશ્વર છો, મહાસમર્થ છો, અને પાછા કેવા છો, અવતાર ના અવતારી છો, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર ના અવતારી કે જીવન જાણું, મહાસમર્થ છો મહારાજ કે જીવન જાણું છું, વળી આપે રાજ અધિરાજ જીવન જાણું. અરે ભાઈ સામે બેઠા હોય એને આ કેવું, તમે જો એ વાત કઈ સામાન્ય છે. બાકી આગળ જે બે દોહા મૂક્યા ને તોડી નાખે એવા મૂક્યા છે, એમાં જ પાયો બાંધી દીધો છે. જીવન જાણવું છે પછી શરૂ થયું, પણ એનો સાર તો ઉપર લખી નાખ્યો. જો એ આ અભણ છે દોહા, પણ વાત બહુ એવી ઝીણી જાણે છે, એ ભણેલાલ ને જ પૂછતી. હા અંગૂઠા છાપ લ્યો, પણ એને આખો સાર આગળ મૂક્યો, આવો બીજે નથી મૂક્યો, આને મૂક્યો. જો બે દોહરા વાંચું ફરીથી. એમ નખ શિખા મૂર્તિ નાથની સમરતા સુખ થાય, અહો નિશ ઉર્મા ધારતા કરવું રહે ન કા. હજી સાંભળો, ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મનું તો વ્યાપે નહીં વિઘન. બે દોહરા ચાર લીટી લખી આખી વાત પૂરી કરી નાખી. હવે આખો વિસ્તાર કર્યો કે ઈ કોણ છે કે મૂર્તિ તમારી સુખકારી કે જીવન જાણું. અરે આમાં શું કેવું, એને માણીને બેઠો છે આ ડોહો. થોડું કહ્યું આમાં, આ થોથા પંડિત થોડા છે. રેલવે સ્ટેશન ઉપર જાઓ ને, એ ભાઈ દિલ્હીની રાજધાની એક્સપ્રેસ ટિકિટ આપો, અરે ભાઈ મદ્રાસ ની આપો, અરે ભાઈ કલકત્તા ને આપી દો, ફટાફટ આપી દી. ક્યાંની? દિલ્હી ને, કલકત્તા ને, મદ્રાસ ને, ઉદયપુર ને, રામેશ્વર ને, માગો એ ટિકિટ આપે ને. ઈ કોઈ દી ગયો હોય? લ્યો બોલો લ્યો. હવે એને કોઈ દી રામેશ્વર ને ધજાઈ નો જોયો હોય, અને ચારેધામ ની યાત્રા ની ટિકિટ આપે. આમાં એવું નથી એમ કેવાની વાત છે, આમાં એવું નથી. એને છે ને ધામ ના ધામી એને બધા જોયા અને પછી બોલ્યા છે. મિરેકલ તો નિષ્કુળાનંદ સ્વામી ના જીવનમાં એ છે કે માનવા તૈયાર નહોતા ડોહો, માનવા તૈયાર નહોતા. ને એ કે છે કે તમે સર્વ અવતાર ના અવતારી કે જીવન જાણું છું, તમે સુખકારી મૂર્તિ કે જીવન જાણું. સજાનંદ સ્વામી મહારાજ.